पद्म पुराण सृष्टिखंड अध्याय 25। ब्रह्मा जी ना यज्ञ ना ऋतुजो नु वर्णन, बधा देवताओं ने ब्रह्मा द्वारा वरदान नी प्राप्ति, श्री विष्णु अने श्री शिव द्वारा ब्रह्मा जी नी स्तुति तथा ब्रह्मा जी द्वारा भिन्न भिन्न तीर्थों मा पोताना नामो अने पुष्कर ना महिमा नु वर्णन। भीष्म जी ए पूछ्यु, हे ब्रह्मा, लोक विधाता भगवान ब्रह्मा जी क्या समय यज्ञ संबंधी सामग्री एकत्रित करीने तेना द्वारा यज्ञ नो आरंभ करियो, ते यज्ञ जेवो अने जे प्रकारे थयो हतो ते बधु मने जणावो। पुलत्स जी ए कह्यु, हे राजा, ए तो हूँ पहला ज कही चुक्यो छु के ज्यारे स्वयंभू मनु भूलोक ना सिंहासन पर प्रतिष्ठित थया ते समय ब्रह्मा जी समस्त प्रजापतियों ने उत्पन्न करीने कह्यू, तमे लोको सृष्टि करो, अने स्वयं तेओ पुष्कर मां जईने यज्ञ सामग्री एकत्रित करीने अग्निशाला मां स्थित थईने यज्ञ करवा लाग्या। ब्रह्मा जी समस्त देवताओं गंधर्वो तथा अप्सराओं ने पण त्यां लई गया था। ब्रह्मा उद्गाता होता अने अर्धवयुवा चार मुख्य रूपे यज्ञना निर्वाहक होय छे। आमनामांथी दरेकनी साथे बीजी त्रण व्यक्तिओ परिवार रूप मां रहे छे, जेमनी ए पोतेज निमणूक करे छे। ब्रह्मा ब्राह्मण छंसी पोता तथा आग्निर्ध आ चार व्यक्तिओनो एक समुदाय होय छे। आ बधाने ब्रह्मानो परिवार कहे छे। आ चारे व्यक्ति तर्कशास्त्र तथा वेद विद्यामां प्रवीण होय छे। उद्गाता प्रद्युद्गाता प्रतिहर्ता अने सुब्रमण्य आ चार व्यक्तिओनो बीजो समुदाय उद्गाता नो परिवार कहवाय छे। होता मैत्रावरुणी अच्छावाक अने ग्रावस्तुत आ चार व्यक्तिओनो त्रीजो समुदाय होता नो परिवार होय छे। अर्धवर्यु प्रतिप्रस्थता नेष्टा अने उन्नेता आ चारोनो चौथो समुदाय अर्धवर्यु नो परिवार मानवामां आवे छे। संतनो नंदन वेदना मुख्य मुख्य विद्वानोए आ 16 ऋत्विज बताव्या छे। स्वयंभू ब्रह्माजीए 366 यज्ञोनी रचना करी छे। आ बधामां आटला ज ब्राह्मण ऋत्विज कह्या छे। कोई कोई उपर बतावेला ऋत्विजो सिवाय एक सदस्य अने 10 चमसा अर्धवर्योनुं निर्वाचन इच्छे छे। ब्रह्माजीना यज्ञमां देवर्षि नारदने ब्रह्मा बनावामां आव्या, गौतम ब्राह्मण छंसी थया, देवरात ने पोता अने देवल ने अग्निर्धना पद पर प्रतिष्ठित करवामां आव्या। अंगिरानी उद्गाता रूपे वर्णी थई, पुलह प्रस्तोपता बनावाया, नारायण ऋषि प्रतिहर्ता थया अने अत्रि सुब्रमण्य कहवाया। ते यज्ञमां भृगु होता वशिष्ठ मैत्रावरुणी क्रतु अच्छावाक तथा जवन ग्रावस्तुत बनावाया। હું પુલત્સ્ય એટલે કે અર્ધવર્યુ હતો અને શિબી પ્રતિષ્ઠાતા બૃહસ્પતિ નેષ્ટા સાંસ્પાયન ઉન્નેતા અને પોતાના પુત્ર પોત્રોની સાથે ધર્મ સદસ્ય હતા। ભરદ્વાજ સમિક પુરુકુચ્ય યુગંધર એણક તાંડિક કોણ કુતપ ગાર્ગ્ય અને વેદશિરા 10 ચમસાર્ધવર્યુ બનાવાયા। કણવ વગેરે અન્ય મહર્ષિ તથા માર્કંડેય અને અગસ્ત્ય મુનિ પોતાના પુત્ર પૌત્ર શિષ્ય તથા બાંધવોની સાથે ઉપસ્થિત થઈને રાત દિવસ આળસ છોડીને તે યજ્ઞમાં આવશ્યક કાર્ય કર્યા કરતા હતા। મન્વંતર અતીત થયા પછી તે યજ્ઞનું અવભૃત એટલે યજ્ઞાંત સ્નાન થયું। તે સમયે બ્રહ્માને પૂર્વ દિશા, હોતાને દક્ષિણ દિશા, અર્ધવર્યુને પશ્ચિમ દિશા અને ઉદ્ગાતાને ઉત્તર દિશા દક્ષિણા રૂપે આપવામાં આવી। બ્રહ્માજીએ સંપૂર્ણ ત્રિલોક ઋત્વિજોને દક્ષિણા રૂપે આપી દીધું। બુદ્ધિમાન પુરુષોએ યજ્ઞની સિદ્ધિ માટે 100 દૂધ આપતી ગાયો દાનમાં આપવી જોઈએ। તેમનામાંથી યજ્ઞનો નિર્વાહ કરનારા પ્રથમ સમુદાયના ઋત્વિજોને 48, બીજા સમુદાયને 24, ત્રીજા સમુદાયને 16 અને ચોથા સમુદાયને 12 ગાયો આપવી ઉચિત છે। આ પ્રમાણે આગ્નેય વગેરેને દક્ષિણા આપવી જોઈએ. આજ સંખ્યામાં ગામ દાસદાસી તથા ઘેટા બકરા પણ આપવા જોઈએ. અવભૃત સ્નાન પછી બ્રાહ્મણોને સટરસ ભોજન કરાવવું જોઈએ. સ્વયંભૂ મનુનું કથન છે કે યજમાને યજ્ઞના અંતમાં પોતાનું સર્વસ્વ દાન કરી દેવું. અર્ધવરીઓ અને સદસ્યોને પોતાની ઈચ્છા અનુસાર જેટલું થઈ શકે દાન આપવું જોઈએ. ત્યાર પછી દેવાધિદેવ બ્રહ્માજીએ ભગવાન શ્રી વિષ્ણુની સાથે યજ્ઞાંત સ્નાન પછી બધા દેવતાઓને વરદાન આપ્યા. તેમણે ઇન્દ્રને દેવતાઓના, સૂર્યને ગ્રહો સહિત સમસ્ત જ્યોતિર્મંડળના, ચંદ્રમાને નક્ષત્રોના, વરુણને રસોના, દક્ષને પ્રજાપતિઓના, સમુદ્રને નદીઓના, ધનાધ્યક્ષ કુબેરને યક્ષ અને રાક્ષસોના, પિનાકધારી મહાદેવજીને સંપૂર્ણ ભૂતગણોના, મનુને મનુષ્યોના, ગરુડને પક્ષીઓના તથા વશિષ્ઠને ઋષિઓના સ્વામી બનાવ્યા. આ પ્રમાણે અનેક વરદાન આપીને દેવાધિદેવ બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુ અને શંકરને આદરપૂર્વક કહ્યું, તમે બંને પૃથ્વીના સમસ્ત તીર્થોમાં પરમ પૂજનીય થશો. તમારા વિના કદી કોઈ પણ તીર્થ પવિત્ર થશે નહીં. જ્યાં ક્યાંય શિવલિંગ કે વિષ્ણુની પ્રતિમાના દર્શન થશે તે જ તીર્થ પરમ પવિત્ર અને શ્રેષ્ઠ ફળ આપનાર થઈ શકે છે. જે લોકો પુષ્પ વગેરેની ભેટ ચડાવીને તમારી તથા મારી પૂજા કરશે તેમને કદી રોગનો ભય નહીં થાય. જે રાજ્યોમાં મારું તથા તમારું પૂજન વગેરે થશે ત્યાં પણ ક્રિયાઓ સફળ થશે તથા બીજા પણ જે જે ફળોની પ્રાપ્તિ થશે તે સાંભળો. ત્યાંની પ્રજાને કદી માનસિક ચિંતા, શારીરિક રોગ, દેવી ઉપદ્રવ અને શુધા વગેરેનો ભય રહેશે નહીં. પ્રિયજનોથી વિયોગ અને અપ્રિય મનુષ્યોથી સંયોગની પણ સંભાવના નહીં થાય. આ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ બ્રહ્માજીની સ્તુતિ કરવા તૈયાર થયા. ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, જેમનો કદી અંત થતો નથી, જેવો વિશુદ્ધ ચિત્ત અને આત્મ સ્વરૂપ છે, જેમની હજારો ભુજાઓ છે, જેઓ સહસ્ત્ર કિરણોવાળા સૂર્યની પણ ઉત્પત્તિના કારણ છે, જેમનું શરીર અને કર્મ બંને અત્યંત વિશુદ્ધ છે, તે સૃષ્ટિકર્તા બ્રહ્માજીને નમસ્કાર છે, જે સમસ્ત વિશ્વની પીડા હરનારા કલ્યાણકારી સહસ્ત્ર સૂર્ય અને અગ્નિ સમાન પ્રચંડ તેજસ્વી સંપૂર્ણ વિદ્યાઓના આશ્રય ચક્રધારી તથા સઘળી જ્ઞાનેન્દ્રિયોને વ્યાપ્ત કરીને સ્થિત છે, તે પરમેશ્વરને સદા નમસ્કાર છે. હે પ્રભુ, તમે અન્નાદિ દેવ છો, પોતાના મહિમાથી કદી ચ્યુત થતા નથી, તેથી અચ્યુત છો. તમે શંકર રૂપે શેષનાગનો મુગટ ધારણ કરો છો, તેથી શેષ શેખર છો. હે મહેશ્વર, તમે જ ભૂત અને વર્તમાનના સ્વામી છો. હે સર્વેશ્વર, તમે મરુદગણોના, જગતના, પૃથ્વીના તથા સમસ્ત ભુવનોના પતિ છો. તમને સદા પ્રણામ છે. તમે જ જળના સ્વામી વરુણ, શિવસાઈ નારાયણ, વિષ્ણુ શંકર, પૃથ્વીના સ્વામી, વિશ્વનું શાસન કરનારા, જગતને નેત્ર આપનારા અથવા જગતને પોતાની દ્રષ્ટિમાં રાખનારા, ચંદ્રમા, સૂર્ય, અચ્યુત, વીર, વિશ્વ સ્વરૂપ, તર્કના અવિષય, અમૃત સ્વરૂપ અને અવિનાશી છો. હે પ્રભુ, તમે પોતાના તેજ સ્વરૂપ પ્રજ્વલિત અગ્નિની જ્વાળાથી સમસ્ત ભૂમંડળને વ્યાપ્ત કરી રાખ્યું છે. તમે અમારી રક્ષા કરો. તમારા મુખ બધી દિશાઓમાં છે. તમે સમસ્ત દેવતાઓની પીડા હરનારા છો, અમૃત સ્વરૂપ અને અવિનાશી છો. હું તમારા અનેક મુખ જોઈ રહ્યો છું. તમે શુદ્ધ અંતઃકરણના પુરુષોની પરમ ગતિ અને પુરાણ પુરુષ છો. તમે જ બ્રહ્મા, શિવ તથા જગતના જન્મદાતા છો. તમે જ બધાના પરદાદા છો. તમને નમસ્કાર છે. હે આદિદેવ, સંસાર ચક્રમાં અનેક વાર ચક્કર લગાવ્યા પછી ઉત્તમ માર્ગના અવલંબન અને વિજ્ઞાન દ્વારા જેમણે પોતાના શરીરને વિશુદ્ધ બનાવી લીધું છે તેમને કદી તમારી ઉપાસનાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. હે દેવવર, હું તમને પ્રણામ કરું છું. હે ભગવાન, જે તમને પ્રકૃતિથી પર અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ સમજે છે તે જ સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ છે. ગુણમય પદાર્થોમાં તમે વિરાટ રૂપે ઓળખી શકાવો છો તથા અંતઃકરણમાં એટલે કે બુદ્ધિ દ્વારા તમારો સૂક્ષ્મ રૂપે બોધ થાય છે. હે ભગવાન, તમે જીભ, હાથ, પગ વગેરે ઇન્દ્રિયોથી રહિત હોવા છતાં પણ પદ્મ ધારણ કરો છો. ગતિ અને કર્મથી રહિત હોવા છતાં પણ संसारी छो। हे देव, इंद्रियो रहित होवा छता पण तमे सृष्टि कई रीते करो छो? हे भगवान, विशुद्ध भाव वाला याज्ञिक पुरुष संसार संसार बंधन नो नाश करवा वाला यज्ञों द्वारा तमारो यजन करे छे, परंतु तेमने स्थूल साधन द्वारा सूक्ष्म परात पर रूप नु ज्ञान थतु नथी। तेथी तेमनी दृष्टि में तमारू आ चतुर्मुख स्वरूप ज रहे छे। हे अद्भुत रूप धारण करनारा परमेश्वर, देवताओं वगैरह पण तमारा ते परम स्वरूप ने जाणता नथी, तेथी तेओ पण कमळासन पर विराजमान ते पुरातन विग्रहनी आराधना करे छे। जे अवतार धारण करवाथी उग्र प्रतीत थाय छे, तमे विश्वनी रचना करनारा प्रजापतिओना पण उत्पत्ति स्थान छो। विशुद्ध भाव वाला योगीजनो पण तमारा तत्वने पूर्ण रूपे जाणता नथी, तमे तपस्याना विशुद्ध आदि पुरुष छो। पुराण में आ वात वारंवार कहेवामां आवी छे के कमळासन ब्रह्माजी सर्वना पिता छे, तेमनाथी सर्वनी उत्पत्ति थई छे। एज रूप में तमारू चिंतन पण करवामां आवे छे। तमारा तेज स्वरूप ने मूढ़ मनुष्य पोतानी बुद्धि द्वारा जाणवा चाहे छे, वास्तव में तेमनी अंदर बुद्धि छे ज नहीं। अनेक जन्मोनी साधनाथी वेदोनु ज्ञान, विवेकशील बुद्धि अथवा प्रकाश ज्ञान प्राप्त थाय छे। जे ते ज्ञाननी प्राप्तिनो लोभी छे, ते फरी मनुष्य योनिमां जन्म लेतो नथी, जन्म नथी लेतो, ते तो देवता ने गंधर्वना स्वामी अथवा कल्याण स्वरूप थई जाय छे। भक्तोने माटे तमे अति सुलभ छो। जेओ तमारो त्याग करी दे छे, तमाराथी विमुख थई जाय छे, तेओ नरकमां पड़े छे। हे प्रभु, तमारी उपस्थितिमां सूर्य चंद्र वसु मरुद्गण अने पृथ्वी वगैरेनी सी जरूर छे? तमे ज पोताना स्वरूपभूत तत्वोथी ए बधानुं रूप धारण कर्युं छे। तमारा आत्मानो ज प्रभाव सर्वत्र विस्तृत छे। हे भगवान, तमे अनंत छो, तमारा महिमानो अंत नथी। तमे मारा द्वारा करवामां आवेली आ स्तुतिनो स्वीकार करो। मैं शुद्ध हृदयथी समाहित थईने तमारा स्वरूपना चिंतनमां मन लगावीने आ स्तुति करी छे। हे प्रभु, तमे सदा मारा हृदयमां बिराजमान रहो छो, तमने नमस्कार छे। तमारो स्वरूप सौने माटे सुगंध सुबोध नथी, केम के तमे सौथी पृथक सौथी पर छो। ब्रह्माजी बोल्या, हे केशव, एमां संदेह नथी के तमे सर्वज्ञ अने ज्ञानना पुंज छो। देवताओमां तमे सदा सर्वप्रथम पूजाओ छो। भगवान श्री विष्णु पछी रुद्रे पण भक्तिथी नतमस्तक थईने ब्रह्माजीनी आ प्रमाणे स्तुति करी। हे कमळ जेवा नेत्रो वाला देवेश्वर, तमने नमस्कार छे। तमे संसारनी उत्पत्तिना कारण छो ने स्वयं कमळथी प्रगट थया छो, तमने नमस्कार छे। हे प्रभु, तमे देवता ने असुरोना पण पूर्वज छो, तमने प्रणाम छे। संसारनु सर्जन करनारा तमे परमात्माने नमस्कार छे। हे संपूर्ण देवताओना ईश्वर, तमने प्रणाम छे। सर्वनो मोह दूर करनारा जगदीश्वर, तमने नमस्कार छे। तमे विष्णुनी नाभिथी प्रगट थया छो, कमळना आसन पर तमारो आविर्भाव थयो छे। तमे प्रवाल जेवा लाल अंगो तथा कर पल्लवोथी शोभायमान छो, तमने नमस्कार छे। हे नाथ, तमे क्या क्या तीर्थ स्थानोमां बिराजमान छो तथा पृथ्वी पर तमारा स्थान क्या क्या नामे प्रसिद्ध छे? ब्रह्माजीए कह्युं, पुष्करमां हुं देवश्रेष्ठ ब्रह्माजीना नामे प्रसिद्ध छुं। गयामां मारुं नाम चतुर्मुख छे। कान्यकुब्जमां देवगर्भ अथवा वेदगर्भ अने भृगुकक्ष एटले के भृगु क्षेत्रमां पितामह कहेवाउं छुं। कावेरीना तट पर सृष्टि करता नंदीपुरीमां बृहस्पति, प्रभासमां पद्मजनमां वानरी एटले किष्किंधामां सूरप्रिय, द्वारकामां ऋग्वेद, विदिशापुरीमां भुवनाधिप, पंडरकमां पुंडरीकाक्ष, हस्तिनापुरमां पिंगाक्ष, जयंतीमां विजय, पुष्करावतमां जयंत, उग्रदेशमां पद्महस्त, शामलापुरीमां भवारिद भवे भवोरुद, ऐच्छत्रमां जयानंद, कांतिपुरीमां जनप्रिय, पाटलीपुत्र एटले पटनामां ब्रह्मा, ऋषिकुंडमां मुनि, महिलारोप्यमां कुमुद, श्रीनिवासमां श्रीकंठ, कामरूप, आसाममां शुभांकर, काशीमां शिवप्रिय, मल्लिकामां विष्णु, महेन्द्र पर्वत पर भार्गव, गोनर्द देशमां स्थविराकार, उज्जैनमां पितामह, कौशाम्बीमां महाबोध, અયોધ્યામાં રાઘવ, ચિત્રકૂટમાં મુનિન્દ્ર, વિંધ્ય પર્વત પર વારાહ, ગંગા દ્વાર એટલે કે હરિદ્વારમાં પરમેષ્ટિ, હિમાલયમાં શંકર, દેવિકામાં સ્ત્રુચાહસ્ત, ચતુષ્પથમાં સ્ત્રુવહસ્ત, વૃંદાવનમાં પદ્મપાણી, નેમિષારણ્યમાં કુશહસ્ત, ગોપલાક્ષમાં ગોપીન્દ્ર, યમુના તટ પર સુચિન્દ્ર, ભાગીરથીના તટ પર પદ્મતનું, જન સ્થાનમાં જનાનંદ, કોંકણ દેશમાં મદ્રાક્ષ, કંપિલ્યમાં કનકપ્રિય, ખેડકમાં અન્નદાતા, કુશસ્થલમાં શંભુ, લંકામાં પુલસ્ત્ય, કાશ્મીરમાં હંસવાહન, અર્બુદ આબુમાં વશિષ્ઠ, ઉત્પલાવતમાં નારદ, મેધકમાં શ્રુતિદાતા, પ્રયાગમાં યંજુષામપતિ, યજ્ઞ પર્વત પર સામવેદ, મધુરમાં મધુરપ્રિય, મધુરામાં મધુરપ્રિય, અકોલકમાં યજ્ઞગર્ભ, બ્રહ્મવાહમાં સુતપ્રિય, ગોમંતમાં નારાયણ, વિદર્ભ બરારમાં દ્વિજપ્રિય, ઋગ્વેદમાં દુરાધર્ષ, પંપાપુરીમાં સુરમર્દન, વિરજામાં મહારૂપ, રાષ્ટ્રવર્ધનમાં સ્વરૂપ, માલવીમાં પૃથુધર, શાકંભરીમાં રસપ્રિય, પિંડારક ક્ષેત્રમાં ગોપાલ, ભોગવર્ધનમાં શુષ્કંદ, કાદંબકમાં પ્રજાધ્યક્ષ, સમસ્થલમાં દેવાધ્યક્ષ, ભદ્રપીઠમાં ગંગાધર, સુપીઠમાં જલમાલી, ત્રંબકમાં ત્રિપુરાધી, શ્રીપર્વત પર ત્રિલોચન, પદ્મપુરમાં મહાદેવ, કલાપમાં વૈધસ, શૃંગવેરપુરમાં શૌરી, નેમિષારણીમાં ચક્રપાણી, દંડપુરીમાં વિરૂપાક્ષ, ધૂતપાતકમાં ગૌતમ, માલ્યવાન પર્વત પર હંસનાથ, વાલિકામાં દ્રિજેન્દ્ર, ઇન્દ્રપુરી અમરાવતીમાં દેવનાથ, ધૂતાસાઢીમાં ધુરંધર, લંબામાં હંસવા, ચંડામાં ગરુડપ્રિય, મહોદયામાં મહાયજ્ઞ, યુપકેતનમાં સુયજ્ઞ, પદ્મવનમાં સિદ્ધેશ્વર, વિભામાં પદ્મબોધન, દેવદારૂવનમાં લિંગ, ઉદકપથમાં ઉમાપતિ, માતૃસ્થાનમાં વિનાયક, અલકાપુરીમાં ધના દીપ, ત્રિકુટમાં ગોનર્ધ, પાતાળમાં વાસુકી, કેદાર ક્ષેત્રમાં પદ્માધ્યક્ષ, કુષ્માંડમાં સુરતપ્રિય, ભૂતવાપીમાં શુભાંગ, સાવલીમાં ભશક, અક્ષરામાં પાપા, અંબિકામાં સુદર્શન, વરદામાં મહાવીર, કાંતારમાં દુર્ગનાશન, પ્રણાદમાં અનંત, પ્રકાશામાં દિવાકર, વિરજામાં પદ્મનાભ, વૃકસ્થલમાં સુહૃદ, વઠકમાં માર્કંડ, રોહિણીમાં નાગકેતન, પદ્માવતીમાં પદ્માગૃહ તથા ગગનમાં પદ્મકેતન નામે હું પ્રસિદ્ધ છું. હે ત્રિપુરાંતક, આ 108 સ્થાન મેં તમને કહ્યા છે. આ સ્થાનોમાં ત્રણેય સંધ્યાઓના સમયે હું ઉપસ્થિત રહું છું. જે ભક્તિમાન પુરુષ આ સ્થાનોમાંથી એકના પણ દર્શન કરી લે છે તે પરલોકમાં નિર્મળ સ્થાન પામીને અનંત કાળ સુધી આનંદનો અનુભવ કરે છે. તેના મન, વાણી અને શરીરના બધા પાપ નષ્ટ થઈ જાય છે, એમાં સહેજ પણ શંકા નથી. અને જો આ બધા તીર્થોની યાત્રા કરીને મારા દર્શન કરે છે તે મોક્ષનો અધિકારી થઈને મારા લોકમાં નિવાસ કરે છે. જે પુષ્પ નૈવેદ્ય અને ધૂપ અર્પણ કરે છે અને બ્રાહ્મણોને ભોજન વગેરેથી તૃપ્ત કરે છે તથા જે સ્થિરતાપૂર્વક ધ્યાન ધરે છે શીઘ્ર પરમેશ્વરને પ્રાપ્ત થાય છે. તેને પુણ્યનું શ્રેષ્ઠ ફળ તથા અંતમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. જે આ તીર્થોની યાત્રા કરે કે કરાવે છે અથવા જે આ પ્રસંગને સાંભળે છે તે પણ સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. હે શંકર, આ વિશે વધારે શું કહું? આ તીર્થોની યાત્રા કરવાથી અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે અને સગળું પાપ નષ્ટ થઈ જાય છે. જેમણે પુષ્કરમાં પોતાની પત્ની આપેલા પુષ્કરના જળથી સંધ્યા કરીને ગાયત્રીના જપ કર્યા છે તેમણે જાણે સંપૂર્ણ વેદોનું અધ્યયન કરી લીધું. પુષ્કર તીર્થના પવિત્ર જળને જારી અથવા માટીના પાત્રમાં લાવીને સાયંકાળે એકાગ્રતાપૂર્વક પ્રાણાયામ સાથે સંધ્યોપાસના કરવી જોઈએ. હે શંકર, આ પ્રમાણે સંધ્યા કરવાનું જે ફળ છે તેનું હવે શ્રવણ કરો. જે પુરુષને એક જ દિવસની સંધ્યાથી 12 વર્ષ સુધીની સંધ્યા કરવાનું ફળ મળી જાય છે, પુષ્કરમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. દાન કરવાથી તેનાથી 10 ગણો અને ઉપવાસ કરવાથી અનંત ગણા ફળની પ્રાપ્તિ થાય છે. આ વાત મેં સારી પેટે સમજી વિચારીને કહી છે. તીર્થમાં પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી તેના પિતૃઓ બ્રહ્માના એક દિવસ એટલે કે એક કલ્પ સુધી તૃપ્ત રહે છે. હે શિવજી, પોતાના મુકામે આવીને પિંડદાન કરનારાઓને તીર્થ કરતા 8 ગણું અધિક ફળ મળે છે. કેમ કે ત્યાં દ્વિજાતિઓ દ્વારા આપવામાં આવેલા પિંડદાન પર નીચ પુરુષોની દ્રષ્ટિ નથી પડતી. એકાંત અને સુરક્ષિત ઘરમાં જ પિતૃના શ્રાદ્ધનું વિધાન છે. કેમ કે બહાર નીચ પુરુષોની દ્રષ્ટિથી દૂષિત થઈ જવાથી એ પિતૃને પહોંચતું નથી. આત્મકલ્યાણ વાંચુ પુરુષે ગુપ્ત રૂપે જ પિંડદાન કરવું જોઈએ. જો શ્રાદ્ધમાં આપવામાં આવતું પકવા અન્ન સાધારણ મનુષ્ય જોઈ લે છે તો તેનાથી કદી પિતૃની તૃપ્તિ થતી નથી. મનુજીનું કથન છે કે તીર્થમાં શ્રાદ્ધ માટે બ્રાહ્મણની પરીક્ષા કરવી નહીં. જે પણ ભોજનની ઈચ્છાથી આપણી પાસે આવે તેને ભોજન કરાવવું જોઈએ. તીર્થેષુ બ્રાહ્મણમ નેવ પરીક્ષેત કથચનમ. અન્ન અર્થ અને મનુ પ્રાપ્તમ ભોજ્યમ તુ મનુર્બ્રવીત. અધ્યાય 34મો શ્લોક 212-213. શ્રાદ્ધને યોગ્ય સમય હોય કે ન હોય, તીર્થમાં પહોંચીને મનુષ્ય હંમેશા સ્નાન તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઈએ. પિંડદાન કરવું તો બહુ શ્રેષ્ઠ છે, તે પિતૃને બહુ પ્રિય છે. જ્યારે પોતાના વંશની કોઈ વ્યક્તિ તીર્થમાં જાય છે ત્યારે પિતૃ મોટી આશાથી તેની સામે જુએ છે, તેની પાસે જળ પ્રાપ્ત કરવાની અભિલાષા રાખે છે. તેથી આ કાર્યમાં વિલંબ ન કરવો અને જો બીજો કોઈ આ કાર્ય કરવા ઈચ્છતો હોય તો તેમાં વિઘ્ન ન નાખવું જોઈએ. સતયુગમાં પુષ્કરનો, ત્રેતામાં નેમિષારણ્યનો, દ્વાપરમાં કુરુક્ષેત્ર તથા કળિયુગમાં ગંગાજીનો આશ્રય લેવો જોઈએ. અન્ય સ્થાને થયેલું પાપ તીર્થ સ્થાનમાં નષ્ટ થઈ જાય છે, પરંતુ તીર્થમાં કરેલું પાપ બીજે ક્યાંય છૂટતું નથી. કૃતે યુગે પુષ્કરાણી ત્રેતાયામ નેમિષમ સ્મૃતમ દ્વાપરે ચ કુરુક્ષેત્ર કલોમ ગંગા સમાશ્રયેત. યદન્યત્ર કૃતમ પાપમ તીર્થે તદ્યાપી લા ગવમ ન તીર્થ કૃતમન્યત્ર ક્વચિત પાપમ વ્યહો વ્યપોહતી. 34મો અધ્યાય 228-230 શ્લોક સંખ્યા. જે સવારે અને સાંજે હાથ જોડીને પુષ્કર તીર્થનું સ્મરણ કરે છે તેને સમસ્ત તીર્થોમાં આચમન કર્યાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. જે પુષ્કરમાં ઇન્દ્રિયોનો સંયમ રાખીને પ્રાતઃ કાળ અને સંધ્યાના સમયે આચમન કરે છે તેને સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તથા તે બ્રહ્મલોકમાં જાય છે. જે 12 વર્ષ 12 દિવસ 1 માસ અથવા પક્ષભર પણ પુષ્કરમાં નિવાસ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. આ પૃથ્વી પર કરોડો તીર્થ છે, તે બધા 3 સંધ્યાઓના સમયે પુષ્કરમાં હાજર રહે છે. પાછળના હજારો જન્મોથી લઈને મૃત્યુ સુધીના વર્તમાન જન્મ જીવનમાં જેટલા પણ પાપ છે તે બધાને પુષ્કરમાં એકવાર સ્નાન કરીને મનુષ્ય ભસ્મ કરી નાખે છે. અધ્યાય 25મો પૂર્ણ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.